જ્ઞાનની પ્રગતિ પીડી કેવી રીતે થાય? જ્ઞાનની પ્રગતિ પીડી કેવી રીતે થાય? હા એટલે પાસે તો કાળ બંધ કર્યું નથી, કઈ હરકત નથી કરી. મહાત્મા ના અંદર ભાઈ ભૂલી જાય પછી આપ જે શુદ્ધ ઉપયોગ માં રહેવાની વાત કહો છો એ કેવી રીતે બને? પ્રજ્ઞા થકી જવાનું પોતે શું છે? પ્રજ્ઞા ને અજ્ઞાન બે છે ને, પેલું અજ્ઞા કામ કરે ને, આ એટલે આ સતી વ્યવહાર માં છે એ બધું અજ્ઞા કામ કર્યા કરે. એ જે જાણે એનું નામ શુદ્ધ ઉપયોગ કેવાય? શું જાણે? ના, કે સતી વ્યવહાર માં છે. ના, એ શું થઈ ગયું? શુદ્ધ ઉપયોગ એટલે શું? એમ શુદ્ધ ઉપયોગ અજ્ઞા ને પ્રજ્ઞા. અજ્ઞા એટલે બુદ્ધિ, પ્રજ્ઞા એટલે જ્ઞાન. એ પ્રજ્ઞા છે તે હું શુદ્ધ છું એવું જાણે છે જે, અને બીજા બીજો ગાળો રહેશે એને આત્મા ને શુદ્ધ જ્ઞાન છે. શું છે? શુદ્ધ જાણવાનું. એ શુદ્ધ ઉપયોગ, શુદ્ધ જેવો ગાયો બેસે બધા પણ શુદ્ધ જ જોવું. આત્મા શુદ્ધ જોવો તે એ શુદ્ધ છે. અજ્ઞાથી બુદ્ધિ થી નિર્દોષ જ છે જગત. પોતાના દોષ થી, પોતાના અપરાધ થી જ બંધેલો છે. પોતાના અપરાધ થી પોતે અપરાધી થયો છે. શું થયું છે? પોતાના અપરાધ થી. હા, એના અપરાધ પોતાના ના હોય તો કોઈ ના બાંધનાર જ નથી. આરાધના ને બધે અપરાધ થઈ ગયો. શું થયું? આરાધના અપરાધ થઈ ગયો. અપરાધ છોડી ને આપડે આરાધના માં કહેવાનું. એ આ મોક્ષ માં કહેવાય, હોય નહી કોઈ જગ્યાએ. બધા અપરાધ વધારે ઉઠતા જપ કરો ભાઈ તો અપરાધ રે કરનાર કરતા થયો તેમ તે અપરાધ વધતા જાય. સતી એટલે વ્યવહાર, અને તો મરતા સુધી રહેવાનો જ ફરજિયાત. પણ એ વ્યવહારમાં જો જો વ્યવહારમાં લેપાયમાન થાય છે એને જાણ જાણ કરતા હોય તો ઉપયોગ શુદ્ધ ના કહેવાય? ના, એને એ જાણ ઇન્દ્રિય જાણ પણ છે. કેન્દ્રિય જાણ પણ કહેવાય? એ જાણ પણ ઇન્દ્રિય જાણ પણ છે. આપણે જ્ઞાન કહેવાય દ્વારા જાણ પણ છે. એમ ફેર કેવી રીતે પડે? ઇન્દ્રિય થી જાણ્યું ને અતિન્દ્રિય થી જાણ્યું આપણું જ્ઞાન શું કે છે કે તમે સુધાર્થમાં હિંમતભાઈ શું કરે છે જોયા કરો. હું એ સતીશ ને લેવા દે તમે સિદ્ધાર્થમાં થઈને સતીશ શું કરે છે જોવાનું. પણ એનો અર્થ એવો થાય એમ કે આ હિંમતભાઈ શું કરે છે તે હું સતત હિંમતભાઈ ને વિનય તરીકે જાણ્યા કરું. આ હિંમતભાઈ શું કરે છે, જે વ્યવહાર કરે, જે કઈ કરે તે હું સતત એમને વિનય તરીકે જોયા કરું અને જાણ્યા કરું સતત. ખરા ખોટા ભાવ ના કરતો હોય તો જાણતો જ હોય ને, છૂટો જ છે. પણ એ હિંમતભાઈ જે કરે ઇન્દ્રિય થી જે અનુભવે અને એને અતિન્દ્રિય થી જોવું ને, તેમાં તો ને શું હવે એકાકાર થઈ ગયા છે એ તો બધું સરળ માર્ગ છે, પણ સમજે તો કઈ વાતો છે નહીં, એક જ છે નહી. દાદા અતિન્દ્રિય થી આ જોવું, ઇન્દ્રિય સકી જે કરે છે ભોગવે છે તે એમ કે તમને બધી ગોતવાડે, તમારા તમે પોતે ગોતી જાય, જો ના ગુંચાય છે સતત. અને બીજું એક કારણ કે કર્મ હોય ને ત્યાંથી ડગલા મળતો થાય ને, હા બરાબર, જાનપડામાં અહી બસો જતી હોય અને આપડે બેઠા બેઠા જોતા હોય, પણ બસો આવે તે પેલું દા દેખાય ને, બરાબર, એ બસો પછી આપડે ઉભી કરેલી, કોઈ ઉભી કરેલી આપડે ગોઠવણી પર ગોઠવી, એટલે બસો આવવાની ગોઠવણી પૂરી થઈ જશે, ઉડી જઈ જશે બરોબર. એથી આપણે લક્ષ્મ કયું જતું રહેતું નથી, આપડે જ્ઞાન માં જ છે બરોબર. ધોઈ લઈ રહ્યો અને ડાબડી મગાડેલો રહ્યો એક જ પ્રકારો દેખાય, તમે એક હીરો દેખાય ને પછી ડાબડી કર્યો એ જુદા પ્રકાર દેખાતો હોય, એટલે એમાં કશું એવું હતું. હા તો વચ્ચે બસો આવી છે એવું ખબર પડે કે બસ જાય છે, એટલે દેખાતું નથી એ તો કરું ને. ડાબડી ગયા માટે હીરો જતો રહ્યો નહીં બરોબર, એટલે આવું ચોખ્ખું જ રહેશે. ફક્ત હિંમત શું કરે છે જોયા કરે તમારે, ખરા ખોટા નહીં ક્યાં જ નહીં કહેતો હું તો, હા બરાબર. એટલે એવું થાય છે કે જયારે વધારે કામ નો કામ તો ભરાવે આપણને યાદ રહેતું હોય કે હું સતીશ ને જોયા કરું છું આ ગુંજવાળા વખતે, તો ઇન્દ્રિય જાણપણું કેવાય કે અતિન્દ્રિય જાણપણું કેવાય? ઇન્દ્રિય જ્ઞાન ક્યારે કેવાય કે સતીશ થઈને જુએ તારે જુએ જુએ તો જ્ઞાન ના કહેવાય, ખબર જ હોય એમને ત્યાં સતીશ તરીકે જુએ છે ને એ બધું ખબર આપડે ભય સતીશ શું કરી રહ્યો છે, જેમ પારકો ખબર શું કરી રહ્યો છે ગાડીએ, એવું આપડે હિંમત બી શું કરી રહ્યા છે, કારણ કે સિદ્ધાર્થ એટલો બધો છૂટો આપ્યો છે એ બધું તમને ખબર જ પડી જાય. દાખલો આપો ને એવો કે સતીશ જુએ છે એવું ખબર પડે એવો દાખલો આપો. સતીશ જુએ છે, સતીશ થઈ જુએ છે એવો દાખલો આપો. સતીશ ને જુએ છે, સતીશ થઈ સતીશ થઈ સતીશ ને જુએ છે એવો દાખલો આપો, ખ્યાલ આવે. બરોબર છે, પણ આપડે કહ્યું કે જયારે બઉ ગુંજવાનો ઇન્દ્રિય ક્રાંતિ જે જુએ છે, ઇન્દ્રિય ક્રાંતિ જયારે જુએ છે આપડે કહ્યું ને એવો દાખલો આપો. અતિન્દ્રિય ક્રાંતિ તો આપડે કહ્યું જોવાનું, પણ ઇન્દ્રિય ક્રાંતિ આપડે જાણીએ છીએ આ બધું શું જુએ છે, આ વાંચી જુએ છે બધું ઇન્દ્રિય ક્રાંતિ છે. કોણ થી ખબર છે ઇન્દ્રિય જ્ઞાન, મન થી એ મન ને ઇન્દ્રિય ગણાય છે, મન થી બુદ્ધિ થી, બુદ્ધિ એનું તે બુદ્ધિ થી જાણેલું બધું અજ્ઞાન, શું કહ્યું બુદ્ધિ થી જાણેલું બધું અજ્ઞાન, હા એ બધું જ્ઞેય માં જાય. બુદ્ધિ ને અજ્ઞા કે છે અજ્ઞા, અને આ સિદ્ધાર્થ માં એ પ્રજ્ઞા થી જાણે, અજ્ઞા એ જે કરેલું તે પ્રજ્ઞા એ જાણે. અજ્ઞા એ કરેલું એ પ્રજ્ઞા થી જાણે. રમશેલું જ્ઞાન કઈ કયા વગર રહે નહીં. મેની ચંચળતા હોય એને જાણે ખાતે વખત અમે ખોટી જગ પકડી કર્મ એવું તમે જાણો ને એ તમે શું કા જગ પકડેલો માર ખાય. જગ પકડેલો તરતું કઈ ઉઠી ગયા ભૂખ પોતાને પોતાને ઉપાડી. એનો જેવો કે જયારે વધારે કામ માં વ્યસ્ત થઈ જાય વ્યવહાર માં કરતો હોય જયારે પછી એ વખતે એનો આમ જે પેલું બસ જતી હોય તો એમ કે બસ જોઈ એટલે પેલું પેલી તરફ થી આ તરફ જતું રહ્યો તો તે વખતે પણ એવું એમ કે અતિન્દ્રિય થી જોવાનું કામ ચાલે કે ના ચાલે. શી જોયા પણ વચ્ચે અડચણ આવી ગયો વચ્ચે અડચણ રાત પડે એટલે પછી બસો કેટલી ઉતરે એટલે ઓછું થતું જાય. રાત તો મરી ગયા પછી પડવાની છે. રાત તો મરી જાય ના પડવાની જો સતી રાત ક્યારે પડે. તમે જે રાત નો દાખલો આપ્યો અને પેલું તો આપડે ઘરેલો માલ ખાલી થઈ જાય ને નિર્મળ તારે નવું આવત નથી અને જૂનું જ આવત. એમાં શું રે પછી નવું આવત ના હોય જૂનું જતું હોય તો રહે કશું થોડાક વખત બે પાંચ વર્ષમાં પણ ખાલી થઈ જાય. મેરે તેનું ખાલી થઈ ગયેલું ને તમને ખાલી થઈ જાય એનું ગભરાવાનું કઈ કા નથી. અડચણ આવે ઘોટાળો ઉભો થતો હોય કે મારું નહીં એટલું કે બધું સતીશ નું શું કહ્યું બધું સતીશ નું પેલું જાય એટલે પેલા ને તેવું ને આદત ને એટલે મારું નહીં કે છૂટી જાય. એ શું કે તમારી બાઉન્ડ્રી નો પેરી અમારી નહી હું તો કેટલું બધું બોલે છે બોલ બોલ લખેલો ચાર પાર આવશે. હું તો બોલ બોલ કર્યા જ કરવાનું બધું લખી જાય પણ લખ લખ કર ચાર પાર આવે એ બોલતા બંધ થાય ને દાદા આપડે લખવાનું બંધ ના થાય. આખી જિંદગી સુધી લખ લખ જ કરવાનું કામ લાગે લખે છે એ જે જાણે છે તે આત્મા છે. શું છે લખે છે એ જે જાણે છે કાળજી થી લખે છે નિષ્કાળજી લખે છે ભૂલજી ભાઈ લખે છે બધું જે જાણે છે. મન વચન કાય ની જે સંગીત ક્રિયાઓ થી હું અસંગ છું. હવે આપણી જે બોલીએ છીએ જેમ કે એમ કે આ હિંમતભાઈ બોલે છે એવું સતત જે રહેવું જોઈએ એવું. ના ના હિંમતભાઈ આ બોલ જે વાણી જે નીકળે છે એ જે વાણી આ હિંમતભાઈ બોલે છે એ જાતનું એમ કે છૂટાપણું જે રહેવું જોઈએ તે નથી રહેતું બરાબર. માણી લેવું ખ્યાલ રહ્યો છે ઘંટ નો અવાજ થાય એટલે કઈ તમે વાત કરતા ના ભાઈ, માટે ઘંટ માં અપરાધી છે, તમારો અપરાધ નથી. શું કહ્યું? કોનો અપરાધ છે જોઈ લઈએ. આમાં તો એના એસા માં છે, આજે બસો નો અપરાધ છે. એ રીતે કોણ અપરાધી છે જોઈ લઈએ. આપડે તો અપરાધી હતા, એ અપરાધી ને હવે આપડે નિરઅપરાધી જુએ છે. અપરાધી શું શું કર્યા તે બધા ઉગાડા થાય છે, અને તેને પોતે જાણે છે. એ જાણે તો અપરાધ માંથી મુક્ત. અપરાધ એમ જ્વાળ ની બહાર ગયા એટલે અપરાધ ફરી જાણે માલ આયા પછી નિવડે છે. સહયોગ સહી થયા કરો, કા કરો ફરી પાસે કાઢી નાખો આપડે બે સાહેબ સહી કરો. તમે સહી થયા ગણ કાગળ જવા દેતા હતા ને કે રદ જવા દેતા? તમે તેલ કાઢી નાખો એવા હતા. હું મતલબ કે છે ને તેલ કાઢી નાખે એવા હતા. હે ના કડક ચપાયો હતો કે છે? ઘણો કડક હતો. એમ કે ઘણો કડક તો લોક તો બધા બહુ હવે બધા મૂળ વાત તો અભિપ્રાય બદલાઈ ગયો છે એટલે ચોખ્ખો થઈ ગઈ ને. પોતાનું નતું તે અભિપ્રાય બેસી ગયું. આ મારું આખો અભિપ્રાય બદલાઈ ગયો છે. દુનિયાનો એક એક અભિપ્રાય બદલાય નહીં. આ ભાવાઓ છે ને બધા સાધુઓ દુનિયા શું હશે? એક અભિપ્રાય બદલે એ તો એનો તો અપરાધી અપરાધ માં જ નાયા કરે. શું એ નિરપરાધી ના થઈ શકે? અને આ તો નિરપરાધી જો ને અમેરિકા જતો એ નિરપરાધી પણ ના થાય. શું કહ્યું? દાદા આ જ્ઞાન પેટે જ્ઞાન દાન છે કે હું પૈસા ગણું નહીં. આપે આત્માની લખ્યું છે કે પૈસા પૈસા તો બેંક માં ગયા હોય તો ફરી એમાં ઉપયોગ બગાવવાની જરૂર છે, જે આપે ખિસ્સા મૂકી દેવાના. એ શું હું વ્યવહાર માં ત્યારે ધંધો કરતો ને, રૂપિયા રૂપિયા ની નોટો ની છોકરી હાલે, અગર પાંચ પાંચ ની નોટો ની છોકરી હાલે તે એને ગણવા જેવું. મારો ટાઈમ કેટલો બધો વેસ્ટ થાય, બઉ ઝડપી મારું મશીન કેવું કલાકે ત્રણ હજાર અરે ગ્રુપ માં ત્રણ હજાર ફરે એવું મશીન. હા પાંચ ચાર રિવોલ્યુશન જોડે છીએ તો હવે દોડી નાખે તો એટલે હા બે પાંચ નોટો ઓછી હશે, પચીસ રૂપિયા ઓછા હશે, બનતા બધું ઓછા હોય ને એવું આપણે જાણીએ. અને બહુ સારા પચીસ ઓછા હશે, વધારતા વાળા થયા છે કેવું બરાબર. પણ હા કલાક પહેલા શું પ્રોબ્લેમ? બે બે રૂપિયા માટે ત્રણ ત્રણ વખત ગયેલો ફોર્મ બે રૂપિયાની જે ભૂલ થાય ને તો ત્રણ વખત તો જુઓ. હે અરે પરચુ ને આઠ ના ઓછા થતા હોય તો સો રૂપિયા ભરી ગયો. બેંક નો એકાઉન્ટ બેંક માં એમના એકાઉન્ટ માં આઠ આના ની પચાસ પૈસા ની ખોટ પડે, એના બેંક ના એકાઉન્ટ માં પચાસ પૈસા ની જો ભૂલ પડે તો એ બે કલાક પછી ગણગણ કરી બધો હિસાબ કરે તારે બેંક બંધ કરે. એ લોકો એવું હું તો આવું બધું ગણું નહીં. હા ઓછું વધતું ગણવાનું કેમ કહો? આ પૈસા ગણવાનું કેમ કહ્યું આપે? મારે ગણવાનું કહ્યું શું કારણ કે તમારો ટેવ જુદી છે, મારી ટેવ જુદી. હું કોઈને માટે કશું વિચાર કરો એવો નથી. તમે થોડી 1000 રૂપિયા ભરત ને આપ્યા કે તો આગળ દાદા ને આપશે. ભરતે વળી કોઈને કહે છે લે ચાલ જો હું આવું છું, પેલો હો કાઢી લે વચ્ચે. ભરત ફરી ગણ્યા નથી. ભરત મને હાલે આ 1000, હું પાછળ મહેતા સાહેબ ને આપું 1000. પછી મહેતા સાહેબ કે પછી હા હો ત્યાં એ કોને લીધા? કેટલા માણસ દુઃખદાયી થઈ પડે. અને શંકા કોની પણ આપી બીજું કહ્યું છે ને, શંકા શંકા ઉભી થાય મારી ના શંકા હોય ને એટલા હાલવા બધાને કહ્યું. મારી પાસે હું હાલું તો ઘર ગણી લેતા, મારી પાસે તારી પાસે શંકા ના આવી જાય. દાદા ઓછા લ્યા શું કરો કાયદો હારો ખરો હું ગણ્યા ગયેલું તો મને તો મારું સ્થિરતા હોય છે કે હું કોઈને પણ મારી જબરજસ્ત સ્થિરતા એ બાબત શંકા નાખું જ નહીં વિચારું જ નહીં આ બાબત ગણ કોઈ પણ હશે બીજે હશે કઈ લીધું આ નહીં હાલના લીધું નથી શું કહ્યું હા એટલે એટલે બધા કહેતું ગણો પછી તમને વિચારમાં આવશે આ શું થયું શું નહીં તમારી સ્થિરતા ઉત્પન્ન થઈ નથી અને શીખવાડું કઈ રીતે સ્થિરતા કરાય છોડી દેવાનું ગુણાકાર કરવાથી કઈ વસ્તુ નથી નકામાં આરોપ જાય છે અને સતી ઉપર શંકા થઈ ગઈ રહીશું તે શું કહ્યું વચ્ચે સારા માણસ હોય ને શંકા જાય શું રહ્યું આપણે અને એ જ માણસ માટે આપડે એને હોટલમાં લઈ જવાનું પછી બે ખર્ચી એવા અને હોવા માટે શંકા જાય એટલી બધી ભૂલ કહેવાય મોટી હું ના કરું મેં નહીં કરી દીધી આવી વ્યવહારમાં તો બધું આવું ઘણું થતું હોય ટોપી લે આટલા મને શું પણ જે લાવું ને પણ બાર ગજે ફેર લાવ્યો હોય તો બે આના ઓછા લઉં આપડે ચેત રહ્યા હોય અને આપડે મધ્ય આરોપ આવે બીજા દવાને મળતું હોય એના કરતા આપડે બે ઓછા લઈ લો પહેલેથી આવતી ચાલુ પેલો આરોપ આપે ગમે નઈ એના મનમાં શંકા પડે તે ગમે નઈ એટલે પ્રેમ તૂટી ગયો ને પ્રેમ તૂટે ઓછા લો લોકો પાસે અમારે જોડે વાળા કે જેવા માણસ આવું કઈ આપડે આપ્યા પણ તેરના લેવા શું હતો હું સમજ ના હતા બીજી કઈ આપડે કે કયા હું ભલા માણસ આપડે તો ચલો કે લઈ લઈએ ખટપટી હોય તો વાંધો નઈ આપડે ખટપટ આવડે નઈ મારે જોટો લેવા જોઈએ દરેક દુકાનદાર 2 રૂપિયા વધારી લેતા અંબાલાથી આયા અને હું આપી ખરો હું દવાને જયારે 2 રૂપિયા પછી હું લઈ ગઈ એથી રાજી થતો શું હતો છે એનું મન ભીખાઈ મારું મન તો ભીખાઈ નહીં થયું બે રૂપિયા ભાવ જાય એટલે દુકાન ભાવ સ્વભાવ સ્વભાવ પડેલા મને જ ના ભાવ આવું હું તો પહેલો ગણતરી બાદ મારા જૂના ઠેપા ગયા ઉપર મને આ ફાવે નહીં નાખી જિંદગી ધંધો કરેલો પણ ધંધા નો વિચાર મેં નહીં કરે બધા જે ઘેર આવ્યા ને તેમના તેની જ તમારે તમને ચાલે છે તમારી તમને ચાલે તમારે તમને ચાલે છે એટલે કે નોકરી જતી રહી ખબર કીધી લઈ ચાલુ કરશો દારૂ લાગે પાડીએ મારે ધંધા થવાની વાત નહીં કરી કોઈ એમ કહે કે તમારે ધંધા થવાની વાત કરી દીધી એ વાત તો માના એમ ના છતાં ધંધો ચાલે પાછો ધંધા સંબંધી વાત નહીં કરી ધંધો ચાલ્યો ચાલ્યા કરે પણ ધંધા સંબંધી વાત હા તમારું શું અડચણ છે બહુ જાતના રે છે આ બધા રે છે બધી બહુ જાતના છે લોકો ધંધામાં ઉપર પૂછ્યા શા માટે કારણે ધંધામાં લોકો ઉપલબ્ધ પૈસા શા માટે કાઢે છે ધંધામાં લોકો ઉપલબ્ધ પૈસા શા માટે કાઢે છે અરે હું લેતો 2-3 લાખ રૂપિયા હતા ગુનો કેવો ને દાદા 43 સાલમાં હતા મારી પાસે 2 લાખ આયા હતા આવા ઉપલબ્ધ આ મારું વિટકે એન્જિનિયરિંગ કંપની હતી ખેડૂત બધા એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ બધા પેલા પીટીઆર બધું આપવાનું કરતા હતા લોખંડ વેચીએ પૈસા બધા આવ્યા હોલ ના ગુનો છો ને તો સરકારે કાયદો કાઢ્યો એટલે આપડે ઉપલબ્ધ કરવું પડ્યું. ગેરસર કાયદો ખોટો છે, જો ઉપલબ્ધ કરવું એવો કાયદો ના હોય, કોઈને ઉપલબ્ધ કરવું પડે ફરજિયાત. બધા વેપારી કરવું પડે, એક કોઈ વેપારી બાકી નહીં. પણ ચોરી લેવું એ કરવું, અગર સરકાર નું દાન ચોરી લેવું, દાન કેવું કોઈ હોય તો તમારી વાત. દાદા ભાઈ, આજે આપડે કાયદાઓ કર્યા, આ કાયદાઓ કર્યા, એક બાજુ આ ચાલે, આપડે તો ગુનો જ નથી ગણાતો. આપડે તો આપડે તો ગુનેગાર ને જોયા કરો અપરાધી. કાયદા કરે વ્યવસ્થિત ને અધીન, પેલો પકડાય છે પણ વ્યવસ્થિત ને અધીન, ખોટું કરે છે વ્યવસ્થિત ને અધીન. ચોરી કરે છે તે વ્યવસ્થિત છે, કારણ કે પેલા ચોરી ના કરે તો પેલા નું પૈસા કોણ લઈ જાય? ભગવાન જાતે લેવા આવે? કોણ બધાને ચોર બનાવતા ના, તેને ચોરી કરવાની ઈચ્છા છે તેને જ મેળવી. યુગાંડા માં તો કાયદો જ કાઢે છે દાદા, બે વિન્ડો, એક નંબર ની વિન્ડો અને બે નંબર ની વિન્ડો, એક નંબર ના નાણા નો વ્યવહાર અને બે નંબર ના નાણા. એવો કાયદો સરકાર કાઢે છે કે બે નંબર ના પૈસા જુદા, એક નંબર ના બંધ, બધું ઓફિશિયલ બેંક માં જમા કરાવે. બે નંબર ના છે આ, એક નંબર ના. એવું જ હોય, એવું જ હોય, કાયદેસર આવું જ હોવું જોઈએ. યુગાંડા ની શોધખોળ બહુ સારી છે. બે નંબર ની કિંમત ભાવ ઓછો હોય, ભાવ ઓછો હોય, વ્યાજે ચોખ્ખા થઈ જાય તો આપડે એમ કામ લાગે ને. આ લોકો ભલે તારા પગાર કર્યા, એમનો છોકરો ધંધો કરતા બે નંબર એક નંબર હોય તો એનો શું ઉપાય? યુગાંડા વાળા શોધખોળ સારી, મને ગમી સારી. બેંક માં જમા કરાવવાનું, ત્યાં બે નંબર નું નાણું અમારું, આ એક નંબર. સરકાર મુજાયા કરે, લોકો રૂપિયા દાગ દાગ કરવા પડે, કેળા રૂપિયા નું વ્યાજ કરે, કેળા રૂપિયા વ્યાજ ટકો ઉપર ના વાર ના રહે, અને પેલા 1.5% કોણા 2%, 2%, 2%. અત્યારે બીજા બાર ના લોકો અહીંયા આવીને બધા દર્શન કરી જાય, એટલે એને શાંતિ વાંતિ બધું થાય, પણ પોતે શુદ્ધ થયો નથી માટે પોતે અપરાધી છે, માટે અપરાધી પણ છૂટે નહીં, આને શાંતિ આપે જે છે તેને. પણ અપરાધી પણ છૂટ્યા પછી શુદ્ધ થાય, અપરાધી શુદ્ધ ની આરાધ ના થાય ચાલુ થઈ જાય પછી, એટલે અપરાધી પણ છૂટે નહીં. એમનો પ્રશ્ન એવો હતો કે સતીશભાઈ અત્યારે એમની એની માટેની વાત કરતા હતા, તો તે વખતે સતીશભાઈ ને શુદ્ધ ઉપયોગમાં રહે એવું કહેવાય? કોને? સતીશભાઈ. હા, એને અપૂર્વ માટેની વાત થતી હતી, તે વાત કરતા હતા, વાત કરતી વખતે સતીશભાઈ નો શુદ્ધ ઉપયોગ માં રહે એવું કહેવાય? સતીશભાઈ નો શુદ્ધ ઉપયોગ હોય જ નહીં, શુદ્ધાત્મા નો શુદ્ધ ઉપયોગ હોય. સતીશભાઈ નો ઉપયોગ એ તો અશુદ્ધ છે. શું સુભાષ ઉપયોગ સારું જોઈએ ખોટું જોઈએ? ખોટું નિર્ભૂલ થવાનું, બીજું ઉકે નહી. બાબા આની સાથે આને અંગેની વાત ચાલતી હતી ત્યારે સતીશભાઈ નો એ શુભ ઉપયોગ શુભ શુભ માં રહે, પણ એનો પોતાનો શુદ્ધ ઉપયોગ તો રહે ને? પોતાનો ઉપયોગ કેવો રહે? આ જયારે વાતચીત ચાલે ત્યારે આ આના અંગે વાતચીત કરે ત્યારે સતીશભાઈ જયારે આ વાતચીત ચાલતી હતી તે સિવાય તે સમયે એમનો પોતાનો ઉપયોગ કેવો રહે? એમ સતીશભાઈ શું કરે છે જાણે, એટલે બસ તો તે શુદ્ધ ઉપયોગ રહે. સતીશભાઈ આ બધું જુએ તેને આપડે જાણીએ કે સતીશભાઈ આવું તો એ શુદ્ધ ઉપયોગ રહે. નવ કલમો એ બધું છે આપડી તરફે? પતંગ ઉડાવું છું એવો મને વિચાર આવ્યો, એ મને વિચાર આવ્યો, મેં જોયો કે મેં જોયું, એ પણ એક વિચાર ખરો. એમ પૂછે છે કે મને એવો વિચાર આવ્યો કે હું પતંગ ઉડાવું છું, એવો વિચાર આવ્યો કે હું પતંગ ઉડાવું છું, એને મેં જોયું તો એ પણ એક એ વિચાર ના કહેવાય? ઉમાકાંત ના વિચાર આવ્યો ને એને જોયું એ આને આપડે આપડે જાણીએ તો શુદ્ધ ઉપયોગ કહેવાય. એ જાણ્યું આ બધું જે જાણ્યું એ વિચાર કેમ એવું પૂછે છે? આપણને દેખાવું જોઈએ એમને આવો વિચાર એ આવ્યો અને જોયું કરવું એ આપણને દેખાય. શું શું થયું આ ઉમાકાંત ને એ આપણે જાણીએ એમ નમ શું થયું થાય છે તો પૂતગલ દ્વારા ને દાદા એ થાય છે તો પૂતગલ દ્વારા ને નામ નહી દે પાસે પોતે પોતાની જાત ને શુદ્ધ જોવી અને બીજું બધું શુદ્ધ જોવું. કોઈ ગજુક આપે તેને શુદ્ધ જોવો તો શુદ્ધ ઉપયોગ, ગાય ને શુદ્ધ જોવી, બીજા ને શુદ્ધ જોવી, એ બધું શુદ્ધ ઉપયોગ. ઉમાકાંત કોક ને ધોલ મારે તે કઈ આપડે જોઈએ કે આને ધોલ બહુ કઠણ મારી તો આપડે શું થયું શું કહ્યું શું થાય છે અને ધીમી મારી તે આપડે આપડે જોઈએ તો શું થયું એ કઠણ મારે તેથી આપડે ચીડાવવા જરૂર નથી. આમ ના હોવું જોઈએ હોય આપણને શું કહ્યું દાદા? એ ધોલ મારતી વખતે જે બહારની જે ક્રિયા થઈ એની સાથે અંદર ની જે ક્રિયા થાય એ પણ જોવાવી જોઈએ ને? એ બધી દેખાય જયારે જોવું છે બધી જ ચીજ દેખાય, કોઈ બાકી ના રહે. ખોતરે ભરેલું હોય તે દેખાય, જયારે જોવું છે એને બધું દેખાય. આપડે કોઈ નિર્દોષ આવી ક્રિયા થતી હોય એ નિર્દોષ જોઈએ તો એ આપણને ખબર પડી જાય ને ત્યારે આપણે નિર્દોષ જોયા તેને શું ઉપયોગ કહેવાય કે નિર્દોષ જોઈએ છે તેને શું ઉપયોગ કહેવાય? કાનુભાઈ પૂછે છે કે આપણે કોઈને નિર્દોષ જોયા તો નિર્દોષ જોયા તે શુદ્ધ ઉપયોગ કહેવાય કે નિર્દોષ જોયા છે આપણને ખબર પડી તે શુદ્ધ ઉપયોગ કહેવાય? નિર્દોષ જોનાર શુદ્ધાત્મા હોવો જોઈએ. કેવું? શુદ્ધાત્મા થઈ નિર્દોષ જુઓ. આમ તો નિર્દોષ દેખાય નહીં કોઈને, આમ નિર્દોષ જોવાનો ગુનો છે. નિર્દોષ જોવાનું હોય ને, આમ નિર્દોષ કોઈ હોય શકે નઈ. એ તો સિદ્ધાર્થ ના થઈ ને નિર્દોષ જગત જોવાનું. શું દોષિત એટલે શું? નથી નથી બન્યું તેને સત્ય માનવું, શું એ દોષિત? એ છે તે જગત વ્યવહાર ભ્રાંતિ. શું નિર્દોષ ને દોષિત જો એનો ભ્રાંતિ, દોષિત દોષિત જ દેખાય, દેખાય જ દોષિત. કારણ ઉપયોગ અશુદ્ધ છે. ઉપયોગ કેવું? શુદ્ધ ઉપયોગમાં જેમ છે તેમ દેખાય યથાર્થ. અને આ યથાર્થ દેખાય બધું. અને એ યથાર્થ બધા બધા જજો નવું દેખાય કેવું? હે બધા કહેવાય છે મુજા લે આમ આમ કરું હવે યથાર્થ ને જો કિંમત બે મુજરા લીધેલા આમ કરે છુટકો નહીં. વ્યવહાર તો કરવો પડે ને. અમારા યુપી ના ઓફિસર સાવ છે વિજ્ઞાન વિરોધાભાસ ના હોય કોઈ જગ્યાએ. અધ્યાત્મ વિજ્ઞાન છે, અધ્યાત્મ જ્ઞાન વિરોધાભાસ થાય. અધ્યાત્મ વિજ્ઞાન વિરોધાભાસ કોઈ જગ્યાએ ના હોય. દરેક જગ્યાએ તારા બલવા જ જોઈએ, તારો બલવો જ જોઈએ. કારણ કે સંસાર ની બહાર કોઈને સંસાર ને વિચાર ના હોય બહાર નો. આ તો તદ્દન આઉટસાઇડ નો વિચાર, ધર્મ નો. આ તો સંસાર નો આઉટસાઇડ સાઈડ વિચાર કેવો હોય? ધર્મ ઉપર હોય. કેવો હોય? અને ધર્મ હંમેશા અધર્મ ની સાથે જ હોય. એકલો ના રે. ધર્મ કોની જોડે રે? પાડોશી માં અધર્મ સાથે રાખે. જોડી છે, જોડી તૂટે નહી. ધંધો છે. શું છે? એટલે એક આવી ના ભાવી હોય. કેવું? એક છે એટલે બીજું હોય જ. એટલે ધર્મ એટલે સારું કરવું એમનામ ધર્મ, અને ખરાબ કરવું એનો અધર્મ. શું? એટલે કાયમ સારું કરવું એવું હોય જ નહીં, થોડું ઘણું થાય જ ખરાબ. એટલે ધર્માધર્મ ની પર આ વસ્તુ છે. લોક ધર્મ ના વિચારમાં હોય. તેના વિચારમાં હોય? અને આ વિચાર તો હોય જ નહીં ને. આ વિચાર તમે બહાર કરો તો એ લોકો છે. આ શેની વાતો કરો? તો આ મને કઈ ઉજ પડતી નથી. આમાં એવું કે તમે હોય ને, કારણ કે આ વિજ્ઞાન ની વાત છે. આ વિજ્ઞાન ને તમે ચાવો છો. શું કરો છો? ચૂસો છો, ચાવો છો. વિજ્ઞાન ચૂસો છો. શેરી ચૂસી અને વિજ્ઞાન ચૂસો બહુ ભેર. શેરી ચૂસ ભેર નહી. કાકા હવે બધા વાતો કરે નાખી આગળ. આપે કહ્યું ને કે શુદ્ધાત્મા થઈને નિર્દોષ જોવાય. એમને નિર્દોષ થઈને એમને નિર્દોષ જોવે તો ના ચાલે. તો કે એમને નિર્દોષ કેવી રીતે દેખાય? હોય શકે ને નિર્દોષ? હોય શકે નહીં એમને? એમને નિર્દોષ હોય શકે? અને સરકાર જે નિર્દોષ જાહેર કરે છે એ તો એના એક બાબતમાં એક જ ગુના. નિર્દોષ નિર્દોષ છે, દોષિત છે. આ બાબતમાં દોષ નથી માટે નિર્દોષ જાહેર કરે. એટલે એમ છે કે આ જેમ છે તેમ યથાર્થ જો દેખાય તો જે નિર્દોષ દેખાય એમ કેવાય. નિર્દોષ જ દેખાય, નિર્દોષ જ છે જગત, નિર્દોષ દોષિત છે જ નહીં. આ તો પોતાના દોષે કરીને બીજા દોષ દેખાય, એ ભ્રાંતિ છે. જ્યાં પોતાનો દોષ હતો ત્યાં જ બીજાનો દોષ, કારણ કે એને ભ્રાંતિ છે. બીજું બધું નિમિત્ત છે. શું છે રૂપિયા લઈ જઈને ના હાર્યા, એ તો નિમિત્ત છે. આપણા જ આપણો જ દોષ કે હવે અપાયા જ કેમ. કોણ અપાવડાવે છે? જયારે જવાનું હોય ને ત્યારે અપાવડાવે. પાડોશી નાખે જોજો, એને જોડે બહુ રાખવા જેવું નથી. તો આ મનમાં હશે કે ના, લોકો મારે ખોટું મારે ને, કારણ કે નિયમથી અપાઈ જાય. તો અપરાધ તો પોતાનો ને, એનો અપરાધ છે. આપડે અપરાધી થયા તો સંસાર ઉભો થયો, અપરાધી જ ન હતો. એટલે આરાધના તેથી કરવી પડે છે, નહીં તો અપરાધી ના થયા હોય તો આરાધના કરવી પડે છે. શુદ્ધાત્મા ની બધી આરાધના તેથી કરવી પડે, અપરાધી થયા માં. તમે હું અપરાધી થયેલા એમ છૂટકો જ નહીં કોઈ, બધા આખું જગત અપરાધી જ છે ને. જે મળે ખાવ, જે મળે પહેરો, જે મળે રહ્યો, મળે લાવો નહી મળે, તો પછી અપરાધી છે જ નહી. જગત ને ખબર પડે કે આ શું છે. આ દેશ ને ખબર નહીં પડતી, પેલું દેશ કરું ને. અને શુકલ સાહેબ મને કહેતા હતા, શુકલ સાહેબ મને કહેતા હતા, એ રાત્રે ગયા ને બઉ કામ કરી નાખે. વ્યવહાર માંથી ખસી જાય તો બને ને. હા, એટલે વ્યવહાર નીચે બંને પક્ષ છે, બંને પક્ષ થયા ને. વ્યવહાર ના બેઝમેન્ટ એટલે નિશ્ચય ઉભો કેવી રીતે રે? વ્યવહાર નું બેઝમેન્ટ ના હોય નિશ્ચય ટકે નહીં, ટકે નહીં. વ્યવહાર છે શુદ્ધ વ્યવહાર, તેના આધારે નિશ્ચય ટકે. શું જોઈએ વધારે પડતું? વ્યવહાર ને નિશ્ચય એટલે દાદા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. ના, પણ ખરું સમજવા નહીં છે. છતાં વ્યવહાર નીકાળી છે અને નિશ્ચય ગ્રહણી છે. આટલું જો સમજે ને, વ્યવહાર નીકાળીએ ત્યારે તો પ્રેમ ના રહે, પ્રેમ ના રહે. પણ એની જરૂર, વ્યવહાર કેવો છે? જોડે લેજો નથી આ, પણ એના વગર ઉભે નથી. તારું વ્યવહાર ના બેસી વગર તારું ગયું.